श्री पद्म पुराण पातालखंड अध्याय 48 तुलसी दल ने अस्वस्थनो महिमा तथा वैशाख महात्म्य विषय त्रण प्रेतों उद्धार की कथा। ब्राह्मणे पूछू धर्मराज, वैशाख मास में प्रातः काले स्नान करीने एकाग्रचित थयेला पुरुषे भगवान माधवनी पूजा कई रीते करवी, तमे एनी विधि समझाओ। धर्मराजाए कह्यु, ब्राह्मण, पानड़ाना जेटला प्रकार छे ते बधामा तुलसी भगवान श्री विष्णु ने वधारे प्रिय छे। पुष्कर वगैरह जेटला तीर्थ छे, गंगा वगैरह जेटली नदीओ छे तथा वासुदेव वगैरह जे देवता छे ते बधा तुलसी दलमा निवास करे छे। तेथी तुलसी भगवान श्री विष्णु ने नित्य प्रिय छे। कमल ने मालती ना फूल छोड़ी ने तुलसी नु पान ग्रहण करीने तेना द्वारा भक्तिपूर्वक माधव नी पूजा करवी, तेना पुण्य फल नु संपूर्ण वर्णन करवामां शेष पण समर्थ नथी। जे स्नान कर्या विना जे देव कार्य के पितृ कार्य माटे तुलसी ना पान तोड़े छे तेनु संपूर्ण कर्म निष्फल थई जाय छे, तथा ते पंचगव्य नु पान करवाथी शुद्ध थाय छे। जेम हरडे अनेक रोग ने हरी ले छे, तेज प्रमाणे तुलसी दरिद्रता ने दुख भोग वगैरे थी संबंध राखनारा वधारे ने वधारे पापोनो पण शीघ्र दूर करी दे छे। दारिद्र्य दुख भोगादि पापानी सुबहुन्यपि तुलसी हरते श्रीप्रम रोगानीव हरित की। 94 अध्याय ना 8-9 श्लोक संख्या। तुलसी श्याम रंगनी होय के लीला रंगनी होय तेना द्वारा मधुसूदननी पूजा करवाथी दरेक मनुष्य खास करीने भगवाननो भक्त नरथी नारायण थई जाय छे। जे पूरो वैशाख मास त्रणे संध्याओना समये तुलसी दलथी मधुहंता श्री हरिनु पूजन करे छे तेनो आ संसारमां पुनः जन्म थतो नथी। फूल अने पांदड़ा न मळे तो अन्न वगैरे द्वारा, डांगर घऊ चोखा अथवा जव द्वारा पण सदा श्री हरिनु पूजन करवू। त्यार पछी सर्वदेवमय भगवान श्री विष्णु की प्रदक्षिणा करें, त्यारबाद देवताओं मनुष्य पितृओ तथा चराचर जगत नु तर्पण करव जो ये। पीपड़ा ने पानी पावा थी दरिद्रता कालकर्णी एटले एक प्रकार की बीमारी दुस्वप्न दुश्रिताम दुश्चिंताम तथा संपूर्ण दुख नष्ट थई जाय छे। जे बुद्धिमान पीपड़ा वृक्ष की पूजा करे छे तेने पोताना पितरों ने तृप्त करी दीधा, भगवान विष्णु की आराधना करी लीधी तथा संपूर्ण ग्रहों पण पूजन करी लीधुं। अष्टांग योगनु साधन स्नान करीने पीपड़ा वृक्षनु सिंचन तथा श्री गोविंदनु पूजन करवाथी मनुष्य कदी दुर्गति ने प्राप्त थतो नथी। जे बधुं ज करवामां असमर्थ होय ते स्त्री के पुरुष जो पूर्वोक्त नियमों प्रमाणे वैशाखनी त्रयोदशी चतुर्दशी अने पूर्णिमा त्रणे दिवसे अने पूर्णिमा त्रण दिवस भक्ति थी विधिपूर्वक प्रातः स्नान करे तो बधा पातकों थी मुक्त थईने अक्षय स्वर्गनो उपभोग करे छे। जे वैशाख मास में प्रसन्नता साथे भक्तिपूर्वक ब्राह्मणों ने भोजन करावे छे तथा त्रण रात सुधी प्रातः काले एक वार पण स्नान करीने संयम अने सोचनु पालन करता रहीने सफेद अथवा काला तलने मधमा मेळवीने 12 ब्राह्मणों ने दान आपे छे अने तेमना ज द्वारा स्वस्ति वाचन करावे छे तथा मारा पर धर्मराज प्रसन्न थाय एवा उद्देश्य थी देवताओं ने पितृनु तर्पण करे छे। तेना जीवनभरना करेला पाप तत्काल नष्ट थई जाय छे। जे वैशाखनी पूर्णिमाए जलना घड़ा पकवान अने सुवर्णमय दक्षिणानु दान करे छे तेने अश्वमेघ यज्ञनु फल मळे छे। आ विषयमां एक प्राचीन इतिहास छे जेमां एक ब्राह्मणनो घोर वन में प्रेतों की साथ संवाद थयो हतो। मध्य देश में एक धनशर्मा नामे ब्राह्मण हतो, ते तदन निष्पाप हतो। एक दिवस दर्भ लेवा माटे वन में गयो, त्यां तेणे त्रण महाप्रेत जोया जे महाभयंकर हता। धनशर्मा तेमने जोईने भयभीत थई गयो। ते प्रेतोना वाळ उभा हता, आँखों लाल, दाँत काळा अने पेट पीठ साथे चोटेलू हतो। धनशर्माए पूछ्यु, तमे लोको कोण छो? आवी प्रेतियोनी तमने कई रीते प्राप्त थई? हूँ भयभीत अने दुखी छू। દયાને પાત્ર છું, મારી રક્ષા કરો, હું ભગવાન વિષ્ણુનો દાસ છું, મારી રક્ષા કરવાથી ભગવાન તમારું કલ્યાણ કરશે. ભગવાન વિષ્ણુ બ્રાહ્મણોના હિતેશી છે, મારા પર દયા કરવાથી તેઓ તમારા પર સંતુષ્ટ થઈ જશે. શ્રી વિષ્ણુનો અળસીના પુષ્પ જેવો શ્યામ વર્ણ છે, શ્રી વિષ્ણુનો અળસીના પુષ્પ જેવો શ્યામ વર્ણ છે, તેઓ પિતાંબર રૂપધારી છે, પિતાંબરધારી છે. તેમનું નામ શ્રવણ કરવા માત્રથી સર્વ પાપોનો ક્ષય થઈ જાય છે. ભગવાન આદિ અને અંતરહિત શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા અવિનાશી કમળ જેવા નેત્રોવાળા તથા પ્રેતોને મોક્ષ પ્રદાન કરવાવાળા છે. યમરાજ કહે છે, બ્રહ્મન, ભગવાન વિષ્ણુનું નામ સાંભળવા માત્રથી તે પિશાચ સંતુષ્ટ થઈ ગયા, તેમનો ભાવ પવિત્ર થઈ ગયો, તેઓ દયા અને ઉદારતાના વશીભૂત થઈ ગયા. બ્રાહ્મણના કહેલા વચનથી તેમને બહુ શાંતિ મળી. તેમના પૂછવાથી તે પ્રેત આ પ્રમાણે બોલ્યા. પ્રેત બોલ્યા, વિપ્ર, તમારા દર્શન માત્રથી તથા ભગવાન શ્રી હરિનું નામ સાંભળવાથી અમારા ભાવ બદલાઈ ગયા, અર્થાત અમે દયાળુ થઈ ગયા. ખરેખર વૈષ્ણવ પુરુષનો સમાગમ પાપોનો નાશ કરે છે, કલ્યાણની પ્રાપ્તિ કરાવે છે તથા તરત જ યશનો વિસ્તાર કરે છે. દર્શને નૈવ તે વિપ્ર નામ શ્રવણ તો હરે હિ, ભાવ મન્ય મનુ પ્રાપ્તા વયમ જાતા દયાલવઃ, અપાકરોતિ દુરિતમ શ્રેયઃ સંયોજયત્યપિ યશો વિસ્તાર યાશુ નૂનમ. વૈષ્ણવ સંગમ 94 અધ્યાયના 54-55 શ્લોક સંખ્યા. હવે અમારા લોકોનો પરિચય સાંભળો. આ પહેલો કૃતજ્ઞ નામનો પ્રેત છે, આ બીજાનું નામ વિદેવત છે, તથા ત્રીજો હું છું, મારું નામ અવૈશાખ છે. હું ત્રણેયમાં વધારે પાપી છું. આ પહેલો પાપીએ સદા કૃતજ્ઞતા કરી છે, તેથી તેના કર્મ અનુસાર જ એનું કૃતજ્ઞ નામ પડ્યું છે. બ્રહ્મન, આ પૂર્વજન્મમાં સુદાસ નામનો દ્રોહી મનુષ્ય હતો, સદા કૃતજ્ઞતા કર્યા કરતો હતો, તે જ પાપથી એ આ સ્થિતિને પ્રાપ્ત થયો છે. અત્યંત પાપી, ધૂર્ત તથા ગુરુ અને સ્વામીનું અહિત કરનારા મનુષ્ય માટે પણ પાપોથી છૂટવાનો ઉપાય છે, પરંતુ કૃતજ્ઞતા માટે કોઈ પ્રાશ્ચિત નથી. અતિ પાપાની ધૂર્તે ચ ગુરુ સ્વામી ય હિતે અપિ વા નિષ્કૃતિ વિરધતે વિપ્ર કૃતજ્ઞે નાસ્તિ નિષ્કૃતિ. 94મો અધ્યાય 60મો શ્લોક. આ બીજો પાપી દેવતાઓનું પૂજન કર્યા વિના જમી લેતો હતો, એણે ગુરુ અને બ્રાહ્મણોને કદી દાન નથી આપ્યું, તેથી એનું નામ વિદેવત થયું છે. એ પૂર્વ જન્મમાં હરિવીર નામે પ્રસિદ્ધ રાજા હતો. 10,000 ગામો પર તેનો અધિકાર હતો. એ રોષ, અહંકાર અને નાસ્તિકતાના કારણે ગુરુજનોની આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં તત્પર રહેતો હતો. દરરોજ 5 મહાયજ્ઞનું અનુષ્ઠાન કર્યા વિના જ જમતો અને બ્રાહ્મણોની નિંદા કર્યા કરતો હતો. તે બધા પાપ કર્મના કારણે મહાન નરકોનું કષ્ટ ભોગવીને અત્યારે વિદેવત નામનો પ્રેત થયો છે. અવૈશાખ નામનો ત્રીજો પ્રેત હું છું. હું પૂર્વ જન્મમાં બ્રાહ્મણ હતો. મધ્યદેશમાં મારો જન્મ થયો હતો. મારું નામ પણ ગૌતમ હતું અને ગોત્ર પણ હું વાસપુર ગામમાં નિવાસ કરતો હતો. મેં વૈશાખ માસમાં ભગવાન માધવની પ્રસન્નતાના ઉદ્દેશ્યથી કદી સ્નાન ન કર્યું, દાન અને હવન પણ ન કર્યા. ખાસ કરીને વૈશાખ માસ સાથે સંબંધ રાખનારું કોઈ શુભ કર્મ ન કર્યું. વૈશાખમાં ભગવાન મધુસૂદનનું પૂજન ન કર્યું તથા વિદ્વાન પુરુષોને દાન વગેરેથી સંતુષ્ટ ન કર્યા. વૈશાખ માસની એક પણ પૂર્ણિમાએ જે પૂર્ણ ફળ પ્રદાન કરવા વાળી છે, મેં સ્નાન, દાન, શુભ કર્મ, પૂજા અને પુણ્ય દ્વારા તેના વ્રતનું પાલન ન કર્યું, તેથી મારું સંપૂર્ણ વૈદિક કર્મ નિષ્ફળ થઈ ગયું. હું અવૈશાખ નામના પ્રેત થઈને બધે વિચર્યા કરું છું. અમારા ત્રણેયનું પ્રેત યોનિમાં પડવાનું જે કારણ છે તે બધું મેં તમને કહી દીધું. હવે તમે અમારા લોકોના પાપથી ઉદ્ધાર કરો, કેમ કે તમે વિપ્ર છો. બ્રહ્મન, પુણ્યાત્મા સાધુ પુરુષ તીર્થોથી વધીને છે, તે શરણમાં આવેલા મહાન પાપીઓને પણ નરકમાંથી તારી દે છે. જે મનુષ્ય સદા ગંગા વગેરે સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કરે છે તથા જે સાધુ પુરુષોનો સંગ કરે છે, તેમનામાં સાધુ સંગ કરનાર પુરુષ જ શ્રેષ્ઠ છે. ગંગા દિશવર્તી તીર્થેશુ યો નરહ, स्नाति सर्वदा यह करोति सताम संग तयो हो सत्कर्मो सत्संगो सत्संगमो वरह। 94 अध्याय नो 76 श्लोक। तेथी तमे मारो उद्धार करो अथवा मारो एक पुत्र छे जे धन शर्मा नामे विख्यात छे। स्वामी तमे तेनी पासे जईने आ बधी वातो समझावो, अमारा माटे आटलो परिश्रम करो। जे बीजाने जरूर होय त्यारे तेना माटे जरूरी प्रयत्न करे छे तेने तेनुं पूरुं फळ मळे छे। તે યજ્ઞ દાન અને શુભ કર્મોથી પણ વધારે ફળનો પાગી થાય છે। યમરાજ કહે છે, બ્રહ્મન તે પ્રેતની વાત સાંભળીને ધન શર્માને બહુ દુઃખ થયું। તેણે એ જાણી લીધું કે આ મારા પિતા છે જે નરકમાં પડેલા છે, ત્યારે તે પોતાની નિંદા કરતો બોલ્યો। ધન શર્માએ કહ્યું, સ્વામી હું જ ગૌતમનો તમારો પુત્ર ધન શર્મા છું, હું તમારા કોઈ કામમાં ન આવ્યો, મારો જન્મ વ્યર્થ છે। જે પુત્ર આળસ છોડીને પોતાના પિતાનો ઉદ્ધાર કરતો નથી, ઉદ્ધાર નથી કરતો, તે પોતાને પવિત્ર કરી શકતો નથી, જે આ લોક અને પરલોકમાં પણ સુખનો સંતાન વિસ્તાર કરી શકે, તે જ સંતાન અથવા તન્મય કહેવાય છે। આ લોકમાં ધર્મની દ્રષ્ટિથી પુરુષના બે ગુરુ છે, પિતા અને માતા। એ બેમાં પણ પિતા જ શ્રેષ્ઠ છે, કેમ કે સર્વત્ર બીજની જ પ્રધાનતા જોવા મળે છે। પિતાજી શું કરું, ક્યાં જાઉં, તમારી ગતિ કઈ રીતે થશે, હું ધર્મના તત્વને જાણતો નથી, માત્ર તમારી આજ્ઞાનું પાલન કરીશ। પ્રેત બોલ્યો, બેટા ઘેર જાઓ અને યમુનામાં વિધિપૂર્વક સ્નાન કરો। આજથી પાંચમા દિવસે વૈશાખની પૂર્ણિમા આવે છે, જે સર્વ પ્રકારની ઉત્તમ ગતિ પ્રદાન કરનારી છે તથા દેવતા અને પિતૃઓના પૂજન માટે ઉપયુક્ત છે। તે દિવસે પિતૃઓના નિમિત્તે ભક્તિપૂર્વક તલ મિશ્રિત જળનો ઘડો અન્ન અને ફળનું દાન કરવું જોઈએ। તે દિવસે જે શ્રાદ્ધ કરવામાં આવે છે તે પિતૃઓને હજાર વર્ષો સુધી આનંદ પ્રદાન કરનારું હોય છે। જે વૈશાખની પૂર્ણિમાએ વિધિપૂર્વક સ્નાન કરીને 10 બ્રાહ્મણોને ખીરનું ભોજન કરાવે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે। જે ધર્મરાજની પ્રસન્નતા માટે જળથી ભરેલા 7 ઘડાનું દાન કરે છે તે પોતાની 7 પેઢીઓને તારી દે છે। બેટા ત્રયોદશી ચતુર્દશી તથા પૂર્ણિમાએ ભક્તિ પરાયણ થઈને સ્નાન જપ દાન હોમ અને શ્રી માધવનું પૂજન કરો અને તેનાથી જે ફળ મળે તે અમને સમર્પિત કરી દો। આ બંને પ્રેત પણ મારા પરિચિત થઈ ગયા છે, તેથી એમને આવી અવસ્થામાં મૂકીને હું સ્વર્ગમાં જઈ શકતો નથી। આ બંનેના પાપોનો પણ અંત આવી ગયો છે। યમરાજ કહે છે, બ્રહ્મન બહુ સારું કહીને તે શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાને ઘેર ગયો અને ત્યાં જઈને તેણે તે જ પ્રમાણે બધું જ કર્યું। તે પ્રસન્નતાપૂર્વક પરમ ભક્તિ સાથે વૈશાખ સ્નાન અને દાન આપવા લાગ્યો। વૈશાખ પૂર્ણિમાના દિવસે તેણે આનંદપૂર્વક ભક્તિથી સ્નાન કર્યું અને ખૂબ દાન કરીને તે બધાને અલગ અલગ પુણ્ય સમર્પિત કર્યું। તે પવિત્ર દાનના સંયોગથી તે બધા આનંદમગ્ન થઈને વિમાન પર બેસીને સ્વર્ગમાં ચાલ્યા ગયા। બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ ધન શર્મા પણ શ્રુતિ સ્મૃતિ અને પુરાણોનો જ્ઞાતા હતો। તે ચિરકાળ સુધી ઉત્તમ ભોગ ભોગવીને અંતમાં બ્રહ્મલોકને પ્રાપ્ત થયો। તેથી આ વૈશાખની પૂર્ણિમા પરમ પુણ્યમય અને સમસ્ત વિશ્વને પવિત્ર કરનારી છે, એનું મહાત્મય બહુ મોટું છે। તેથી મેં સંક્ષેપમાં તમને એનું મહત્વ કહ્યું છે। જે વૈશાખ માસમાં પ્રાતઃકાળે સ્નાન કરીને નિયમોના પાલનપૂર્વક વિશુદ્ધ ચિત્ત થઈને ભગવાન મધુસૂદનની પૂજા કરે છે તે પુરુષ જ ધન્ય છે, તે જ પુણ્યાત્મા છે તથા તે જ સંસારમાં પુરુષાર્થનો ભાગી છે। જે મનુષ્ય વૈશાખ માસમાં સવારે સ્નાન કરીને સંપૂર્ણ યમ નિયમોથી યુક્ત થઈને ભગવાન લક્ષ્મીપતિની આરાધના કરે છે તે નિશ્ચય પોતાના પાપોનો નાશ કરી નાખે છે। જે પ્રાતઃકાળે ઉઠીને શ્રી વિષ્ણુની પૂજા માટે ગંગાજીના જળમાં ડૂબકી લગાવે છે તે પુરુષોએ જ સમયનો સદુપયોગ કર્યો છે, તે જ મનુષ્યમાં ધન્ય તથા પાપ રહિત છે। વૈશાખ માસમાં પ્રાતઃકાળે નિયમથી મનુષ્ય જ્યારે તીર્થમાં સ્નાન કરવા માટે પગ આગળ વધારે છે તે સમયે શ્રી માધવનું સ્મરણ અને નામ કીર્તનથી તેનું એક એક ડગલું અશ્વમેઘ યજ્ઞ સમાન પુણ્યદાયી થાય છે। શ્રી હરિના પ્રિયતમ વૈશાખ માસમાં વ્રતનું જો પાલન કરવામાં આવે તો તે મેરુ પર્વત જેવા મહાન ઉગ્ર પાપોને પણ બાળીને ભસ્મ કરી નાખે છે। વિપ્રવર તમારા પર અનુગ્રહ હોવાના કારણે મેં આ પ્રસંગ સંક્ષેપમાં તમને કહી દીધો છે. જે મારા કહેલા ઇતિહાસને ભક્તિપૂર્વક સાંભળશે તે પણ બધા પાપોથી મુક્ત થઈ જશે તથા તેને મારા લોક યમલોકમાં આવવું નહીં પડે. વૈશાખ માસના વ્રતનું વિધિ પૂર્વક પાલન કરવાથી અનેક વાર કરેલા બ્રહ્મ હત્યા વગેરે પાપો પણ નષ્ટ થઈ જાય છે. આ નિશ્ચિત વાત છે કે પુરુષ પોતાની 30 પેઢી પૂર્વની અને 30 પેઢી પછીના સંતાનોને પણ તારી દે છે. કેમ કે અનાયાસે જ વિવિધ પ્રકારના કર્મ કરવાવાળા ભગવાન શ્રી હરિને વૈશાખ માસ બહુ જ પ્રિય છે, તેથી તે બધા મહિનાઓમાં શ્રેષ્ઠ છે. અધ્યાય 48 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.